શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 13, 14, 15, 16, 17. ત્રિશંકુ પર વિશ્વામિત્રની કૃપા. વિશ્વામિત્રના તપોબળથી ત્રિશંકુનું સદેહે સ્વર્ગમાં જવું. હરિશ્ચંદ્રની કથા. જન્મે જે રાજાએ પૂછ્યું. મુનિવર, રાજાની આજ્ઞાથી મંત્રીઓએ હરિશ્ચંદ્રનો રાજગાદી પર અભિષેક કર્યો. ત્યાર પછી ત્રિશંકુ રાજાની ચાંડાળ શરીરથી મુક્તિ કેવી રીતે થઈ? તેમણે વનમાં દેહત્યાગ કર્યો અથવા ગંગાજીમાં પડીને શરીર છોડ્યું અથવા ગુરુદેવ વશિષ્ઠજીએ તેમનો શ્રાપથી ઉદ્ધાર કર્યો? આપ આ પ્રસંગ વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, જન્મેજય, પુત્રનો અભિષેક થયા પછી ત્રિશંકુ રાજાને અત્યંત હર્ષ થયો. તેઓ ભગવતી જગદંબાના ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. આ પ્રમાણે થોડો સમય વીતી ગયા પછી વિશ્વામિત્ર મુનિ તપસ્યા પૂરી થવાથી સ્ત્રી પુત્રોને મળવા માટે ઘેર આવ્યા. તેમણે આવીને તેમના પરિવારને સુખેથી રહેલો જોયો તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. વિશ્વામિત્રજીએ તેમનું સ્વાગત કરવા સામે આવેલા તેમના પત્નીને પૂછ્યું, સુંદર આંખોવાળી, દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો તે સમયમાં તમે સમય કઈ રીતે ગાળ્યો? અન્નના અભાવમાં બાળકોનું પોષણ કોણે કર્યું? તે કહો સુંદરી, હું તપસ્યામાં જોડાયેલો હતો તેથી આવી શક્યો નહીં. હે સુંદરી, આપણી પાસે દ્રવ્ય હતું નહીં તેવી સ્થિતિમાં તે શું કર્યું? વ્યાસજી કહે છે, રાજન, વિશ્વામિત્રની વાત સાંભળીને મધુર ભાષી તેમના પત્નીએ કહ્યું, મુનિવર, આપના ગયા પછી મેં ભયંકર દુષ્કાળમાં જે રીતે સમય પસાર કર્યો તે કહું છું. સાંભળો, આપણા બાળકો ભોજન વિના અત્યંત દુઃખી થયા. તેમને ભૂખ્યા જોઈને ખાવા માટે સામો મેળવવા માટે હું વનવન ભટકવા લાગી ત્યારે થોડો સામો પ્રાપ્ત થયો. તેના વડે થોડો સમય પસાર કર્યો. પરંતુ હે સ્વામી, સામો પણ ન મળ્યો ત્યારે હું અત્યંત દુઃખી થઈ ગઈ. ભયંકર દુષ્કાળના સમયમાં જંગલમાં ક્યાંય સામો પણ ન હતો અને ક્યાંયથી ભિક્ષા પણ મળી શકે એમ ન હતું. વૃક્ષો પર ક્યાંય ફળ ન હતા. ધરતીમાંથી પણ કંદમૂળનો બિલકુલ અભાવ હતો. ભૂખથી વ્યાકુળ અને ગભરાયેલા બાળકો રડવા લાગ્યા, હું શું કરું, ક્યાં જાઉં, અને મારા ભૂખ્યા બાળકોનું દુઃખ કોને કહું? પછી મેં નક્કી કર્યું, કોઈ ધનવાન વ્યક્તિને એક બાળક વેચીને તેના પૈસામાંથી બીજા બાળકોની રક્ષા કરું. બાળકોને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી. મહાભાગ, આવું વિચારીને મેં વેચવાની આ વાત પુત્રને કહી ત્યારે તે ખૂબ જ ગભરાઈને રડવા લાગ્યો. હું લોકલાજને ત્યાગ કરીને રડતા બાળકને લઈને ઘેરથી નીકળી. રસ્તામાં મને અત્યંત ગભરાયેલી જોઈને રાજર્ષિ સત્યવ્રતજીએ પૂછ્યું, આ બાળક કેમ રડે છે? ત્યારે મેં તેમને કહ્યું, રાજન, અત્યારે આ બાળકને હું વેચવા માટે જાઉં છું. મારી વાત સાંભળીને તે રાજાનું હૃદય દયાથી પીગળી ગયું. તેમણે મને કહ્યું, તમે આ બાળકને લઈને ઘેર જાઓ. ત્યાર પછી તેમણે મારા બાળકોનું ભરણ પોષણ કર્યું. કૌશિક, તે રાજકુમારના દુઃખી થવાથી હું પણ અત્યંત દુઃખી છું. કારણ કે મારા કારણે જ તે રાજાને ચાંડાળ થવું પડ્યું છે. તેથી હવે તપ અથવા બળ કોઈ પણ ઉપાયે તે રાજાની રક્ષા કરવી આપનું પરમ કર્તવ્ય છે. વ્યાસજી કહે છે, શત્રુદમન રાજા, મુનિવર વિશ્વામિત્રની તે પરમ સાધ્વી પત્ની દયાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમની વાત સાંભળીને આશ્વાસન આપતા વિશ્વામિત્રજીએ કહ્યું. વિશ્વામિત્રજી બોલ્યા, હે કમળ જેવા નેત્રોવાળી, ભયંકર દુષ્કાળના સમયમાં રક્ષા કરીને તમારા પર જેણે મોટો ઉપકાર કર્યો છે તે રાજાને હું શ્રાપમાંથી અવશ્ય છોડાવીશ. મારી વિદ્યા અને તપના બળથી હું તેના દુઃખનો તરત જ નાશ કરીશ. રાજન, મુનિવર કૌશિક પરમાર્થ તત્વના પરમ વિદ્વાન હતા. તેમણે તેમના પ્રિય પત્નીને આશ્વાસન આપીને વિચાર કર્યો કે આ રાજાનું દુઃખ કઈ રીતે દૂર કરવું. પછી તેઓ ત્રિશંકુ રાજા પાસે ગયા. તે સમયે તેઓ ચાંડાળની આકૃતિમાં અત્યંત દિન દુઃખી થઈને એક ચાંડાળને ઘેર રહેતા હતા. મુનિને આવતા જોઈને તેમને આશ્ચર્ય થયું. તરત જ દંડની જેમ જમીન પર પડીને મુનિના ચરણ પકડી લીધા. ત્યારે દ્વિજવર કૌશિકજી હાથથી પકડીને ઉભા કર્યા અને આશ્વાસન આપતા કહ્યું, હું તમારી અભિલાષા પૂરી કરીશ, અત્યારે મારે શું કરવાનું છે તે જણાવો. રાજાએ કહ્યું, મુનિરાજ, પૂર્વ કાળમાં મેં યજ્ઞ કરાવવા માટે વશિષ્ઠજીને પ્રાર્થના કરીને કહ્યું, મુનિવર, હું એક ઉત્તમ યજ્ઞ કરાવવા ઈચ્છું છું, આપ તે યજ્ઞના આચાર્ય થાઓ. હે મુનિશ્રેષ્ઠ, મેં તેમને કહ્યું કે મુનિરાજ, આપ એવો યજ્ઞ કરાવો જેનાથી હું સદૈવ સ્વર્ગમાં જઈ શકું. આજ શરીરે ઇન્દ્રલોકમાં જવાનો મારો આગ્રહ હતો. ત્યારે વશિષ્ઠજીએ ક્રોધિત થઈને મને કહ્યું, અરે મહામૂર્ખ, તને આ માનવ શરીરથી સ્વર્ગમાં કઈ રીતે સ્થાન મળી શકે. હે પરમ પવિત્ર મુનિરાજ, મેં સ્વર્ગના લોભમાં આવીને ફરીથી વશિષ્ઠજીને કહ્યું, હું બીજા કોઈ આચાર્ય પાસે યજ્ઞ કરાવીને મારું કાર્ય સંપન્ન કરાવીશ. આ પ્રમાણે કહેવાથી તેમણે મને શ્રાપ આપી દીધો, મૂર્ખ તું ચાંડાળ થઈ જા. મુનિવર, મને શ્રાપ કેમ થયો તેનું કારણ મેં આપને કહ્યું, આપ મારા દુઃખનો નાશ કરવા પૂરી રીતે સમર્થ છો. વ્યાસજી કહે છે, રાજન, ત્યાર પછી શરૂઆતથી છેવટ સુધીની વાત કહીને ત્રિશંકુ મૌન થઈ ગયા. સાંભળીને વિશ્વામિત્ર મુનિ રાજાનો શ્રાપ દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. વ્યાસજી કહે છે, મહાતપસ્વી ગાધીનંદન વિશ્વામિત્રજીએ તેમના કર્તવ્યનો વિચાર કરીને યજ્ઞની સામગ્રી તૈયાર કરી અને મુનિઓને આમંત્રિત કર્યા. નિમંત્રિત મુનિઓએ યજ્ઞનો હેતુ સમજીને આવવાનો ઇનકાર કર્યો. આ વાત જાણીને વિશ્વામિત્રજી ઉદાસ થઈ ગયા. તેઓ અત્યંત દુઃખી થયા. ત્યારે તેઓ ત્રિશંકુ રાજા પાસે ગયા. ત્યાં જઈને ત્રિશંકુ રાજાને કહ્યું, રાજેન્દ્ર, વશિષ્ઠ બધા બ્રાહ્મણોને યજ્ઞમાં આવતા રોકી લીધા છે. મહારાજ, હવે તમે મારા તપનો પ્રભાવ જુઓ, જેના બળથી હું તમને સ્વર્ગ મોકલું છું, કારણ કે તમારી ઈચ્છા મારે પૂરી કરવી જ છે. આમ કહીને મુનિશ્રેષ્ઠ કૌશિકજીએ હાથમાં જળ લીધું અને ગાયત્રી જપનું પુણ્ય ત્રિશંકુ રાજાને સંકલ્પ દ્વારા આપી દીધું. પુણ્ય પ્રદાન કરીને તેમણે ત્રિશંકુ રાજાને કહ્યું, રાજર્ષિ, હવે તમે સાવધાન થઈને સ્વેચ્છાપૂર્વક સ્વર્ગમાં જઈ શકો છો. રાજેન્દ્ર, ઘણા કાળની તપસ્યાથી મને આ પુણ્ય પ્રાપ્ત થયું હતું. તમે પ્રસન્નતાપૂર્વક આ પુણ્યના બળે ઇન્દ્રલોકમાં પધારો, તમારું કલ્યાણ થાઓ. વ્યાસજી કહે છે, જન્મેજી, બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીના પ્રમાણે કહેવાથી તેમની તપસ્યાના પુણ્ય પ્રભાવથી તે જ ક્ષણે ત્રિશંકુ રાજા પક્ષીની જેમ વેગથી ઉપર ઉડ્યા. તેમની આકૃતિ અતિ ક્રૂર અને ચાંડાળની હતી. જ્યારે તેઓ ઇન્દ્રલોકની નજીક પહોંચ્યા ત્યારે દેવતાઓ ઇન્દ્રને કહ્યું, પ્રભુ, દેવતાઓની જેમ વાયુ જેવી તીવ્ર ગતિથી આકાશમાં ઉડીને કોણ આવી રહ્યું છે? ચાંડાળની આકૃતિ વાળો આ માણસ ખૂબ ભયંકર દેખાય છે. ઇન્દ્ર તરત ઉઠ્યા અને તેમણે આવી રહેલા ત્રિશંકુને જોયા. ઇન્દ્ર તેમને ઓળખી ગયા. ઇન્દ્રે ત્રિશંકુનો તિરસ્કાર કરતા કહ્યું, અરે ઓ ચાંડાળ, નિંદા પાત્ર તું આ દેવલોકમાં ક્યાં આવી રહ્યો છે? હમણાં જ પૃથ્વી પર પાછો ફરી જા, તારું અહીં રહેવું યોગ્ય નથી. ઇન્દ્રના પ્રમાણે કહેવાથી ત્રિશંકુ સ્વર્ગમાંથી સરકીને જેમ પુણ્ય પૂરું થવાથી દેવતાઓ નીચે પડી, તેમ તે નીચે પડવા લાગ્યો. નીચે પડતા ત્રિશંકુ રાજા વિશ્વામિત્રજીનું નામ લઈને જોર જોરથી બૂમો પાડી કહેવા લાગ્યા, મુનિવર, હું સ્વર્ગમાંથી પડી રહ્યો છું, મારા દુઃખી જનની રક્ષા કરો. રાજન, પડી રહેલા રાજાનું રુદન સાંભળીને કૌશિકજીએ ઉપર જોયું કે ત્રિશંકુ નીચે આવી રહ્યા છે, તેથી તેમણે કહ્યું, ઉભા રહો રાજન. ત્રિશંકુ ઉપરથી નીચે પડી રહ્યા હતા, પરંતુ કૌશિક મુનિના કહેવાથી તેમના તપોબળને લીધે અર્ધે રસ્તે આકાશમાં જ તે થંભી ગયા. ત્યાર પછી મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરી. બીજા સ્વર્ગની રચના કરવા હાથમાં જળ લઈ આચમન કર્યું અને એક મહાયજ્ઞનું આયોજન કર્યું. વિશ્વામિત્રજીના આ પ્રયત્નને જાણીને ઇન્દ્ર વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહ્યું, હે બ્રહ્મન સત્પુરુષ, આપ આ શું કરો છો? આટલા ક્રોધનું શું કારણ છે? મુનિવર, નવી રચના તમે ન કરો અને મને આજ્ઞા કરો, હું આપનું ક્યુ કાર્ય સિદ્ધ કરું. વિશ્વામિત્ર બોલ્યા, હે ઇન્દ્ર, અત્યંત દુઃખી ત્રિશંકુ તમારા સ્વર્ગમાંથી નીચે પડી રહ્યા છે, આપ પ્રેમપૂર્વક તેને સ્વર્ગમાં સ્થાન આપો. વ્યાસજી કહે છે, વિશ્વામિત્રજીના સંકલ્પને જાણીને ઇન્દ્રના મનમાં અપાર શંકા ઉભી થઈ. તેમ છતાં મુનિના મહાન તપોબળને પારખીને તેમણે વિશ્વામિત્રની વાત સ્વીકારી લીધી. ત્યારે ઇન્દ્રે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવ્યા અને એક ઉત્તમ વિમાનમાં બેસાડ્યા અને કૌશિક મુનિની આજ્ઞા લઈને સ્વર્ગમાં જવા રવાના થઈ ગયા. ત્રિશંકુ સાથે સ્વર્ગમાં ગયા પછી વિશ્વામિત્ર આનંદિત થઈને આસન પર બેઠા. તે વખતે અયોધ્યામાં હરિશ્ચંદ્રજી રાજા હતા. તેમણે સાંભળ્યું કે પિતાશ્રી પોતાની ઈચ્છા પ્રમાણે સદેહે સ્વર્ગમાં ગયા, તે પરમ ઉપકાર વિશ્વામિત્રજીનો છે. તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજા હરિશ્ચંદ્ર તેમના રૂપ યૌવન અને ચતુર એવા પત્ની સાથે અયોધ્યામાં રહેતા હતા. લાંબો સમય વ્યતીત થયો હોવા છતાં તેમના યુવાન પત્ની સગર્ભા ન થયા. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને ચિંતા થઈ. તેઓ ગુરુદેવ વશિષ્ઠજીના આશ્રમ પર ગયા, ગુરુદેવને માથું નમાવીને પ્રણામ કર્યા અને પોતાને સંતાન ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું. રાજાએ કહ્યું, હે ધર્મને જાણનારા મુનિવર, આપ જ્યોતિષના અને મંત્ર વિદ્યાના પ્રકાંડ વિદ્વાન છો, કૃપા કરીને એવો ઉપાય કરો જેથી મને સંતતિ થાય. વ્યાસજી કહે છે, બ્રહ્માજીના માનસ પુત્ર મુનિવર વશિષ્ઠજીએ હરિશ્ચંદ્ર રાજાની દુઃખની વાત સાંભળીને વિચાર કર્યો અને કહ્યું. વશિષ્ઠજી બોલ્યા, મહારાજ, તમારી વાત સાચી છે. તમે જળના પ્રધાન દેવતા વરુણની ઉપાસના કરો, શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી તમારી ઈચ્છા પૂરી થશે, કારણ કે વરુણથી વધીને સંતાન આપવામાં બીજા કોઈ દેવ સક્ષમ નથી. ધર્મમાં આસ્થા રાખનારા રાજા, તમે વરુણ દેવતાની આરાધના કરો, તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. મનુષ્ય પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનું મહત્વ જાણવું જોઈએ. પરિશ્રમ કર્યા વિના કાર્ય સિદ્ધ કઈ રીતે થઈ શકે? હે શ્રેષ્ઠ રાજા, તત્વદર્શી મનુષ્યએ ખંતથી પરિશ્રમ એટલે ઉદ્યમ કરવો જોઈએ. પ્રયત્ન કરવાથી કાર્યમાં સફળતા મળે છે, તેમાં કોઈ શંકા નથી. રાજન, અત્યંત તેજસ્વી ગુરુદેવ વશિષ્ઠજીની આ વાત સાંભળીને રાજાએ તપ કરવાનો નિશ્ચય કરીને ગુરુદેવ વશિષ્ઠજીને પ્રણામ કર્યા અને ત્યાંથી રવાના થઈ ગયા. ગંગા કિનારે એક પરમ પવિત્ર સ્થાન પર પદ્માસન વાળીને તેઓ બેસી ગયા. મનમાં વરુણ દેવતાનું ધ્યાન કરીને તેમણે તપનો આરંભ કર્યો. મહારાજ, આ પ્રમાણે તપ કરવાથી વરુણ દેવ પ્રસન્ન થયા. રાજાની સામે પ્રગટ થઈને કહ્યું, ધર્મને જાણનાર રાજન, વરદાન માગો, હું તમારા તપથી પ્રસન્ન છું. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, મારે સંતાન નથી, આપ મને સુખ આપનાર પુત્ર આપવાની કૃપા કરો. ત્રણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે મેં આ તપ કર્યું છે. ત્યારે વરુણદેવે કૃપા કરીને તેમને પુત્ર આપ્યો છે. ત્યાર પછી હરિશ્ચંદ્રના જીવનની અનેક વાતો વ્યાસજીએ જન્મેજય રાજાને કહી. અધ્યાય 13, 14, 15, 16, 17 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.